શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય આઠમો. શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, પૂર્વે ચાર પ્રકારના બ્રહ્મચારીઓ કહ્યા, તેના ષટકર્મોનું ચાર અધ્યાયથી નિરૂપણ કરી હવે તેમાંથી જે ગૃહસ્થ થવા ઈચ્છતા હોય તેવા અવધિવાળા બ્રહ્મચારીના ધર્મોનો પ્રારંભ કરી તેના ગૃહસ્થ પ્રવેશના ધર્મો તમને કહું છું. જે મંદ વૈરાગ્યવાળો ઉપકુર્વાણક અર્થાત અવધિવાળો બ્રહ્મચર્ય વ્રત પાલન કરનાર વિદ્યાભ્યાસી બ્રહ્મચારી એવા દ્વિજાતિ પુરુષે વિદ્યાભ્યાસની સમાપ્તિમાં ગુરુને દક્ષિણા આપી વિધિપૂર્વક સ્નાન કરવું બ્રહ્મચારી ધર્મની અને વેદાભ્યાસની સમાપ્તિ કરી ગુરુની આજ્ઞાથી સ્નાન કરેલા દ્વિજાતિ પુરુષે વાંસનો દંડ તથા આંતરવસ્ત્ર તથા ઉપરનું વસ્ત્ર ધારણ કરવું, બે યજ્ઞોપવિત, જળ સહિત તાંબાનું પાત્ર, છત્ર, મસ્તક પર ધારવાની નિર્મળ પાઘ અને પગમાં પગરખા પણ ધારણ કરવા, કાનમાં સુવર્ણના કુંડળ અને દર્ભચટ્ટું ધારણ કરવું, કેશ અને નખને દૂર કરી નિત્ય શ્વેત વસ્ત્રો ધારણ કરી સ્નાતક એવા નામે ઘરમાં નિવાસ કરવો. હે વિપ્ર, આવા સ્નાતક દ્વિજાતિ પુરુષે એક દિવસ પણ અનાશ્રમી ન રહેવું, કારણ કે અનાશ્રમી રહેનારો દ્વિજ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. તેથી તે દ્વિજાતિ પુરુષે પોતાના વર્ણની, સારા લક્ષણવાળી, પિતાના સમાન ગોત્ર રહિતની તેમજ માતાના સપિંડ સંબંધ રહિતની કન્યા સાથે વિવાહ કરવો. પૂર્વે અતિ કામાતુર દ્વિજાતિ પુરુષોને માટે પરસ્ત્રી સંગની આસક્તિ નિવૃત્ત રહે તે અર્થે પોતાના વર્ણની ન હોય તેવી સ્ત્રી સાથે પણ વિવાહ કરી શકવાનું વિધાન કરેલ છે. પરંતુ અત્યારે અસવર્ણ વિવાહ પોતાની જાતિ થકી પતનનો હેતુ હોવાથી તત્વજ્ઞ મુનિઓએ કળિયુગમાં નિષેધ કરેલ છે. તેથી કોઈ પણ પુરુષે અસવર્ણ વિવાહ ન કરવા. બુદ્ધિમાન દ્વિજાતિ પુરુષે સ્ત્રીનો સંબંધ કરતી વખતે વાયની વ્યાધિ, ક્ષયરોગ તેમજ કુષ્ઠરોગવાળા કુળનો ત્યાગ કરવો, તેમજ બ્રહ્મ હત્યાદિ પાપના અપવાદવાળા કુળનો ત્યાગ કરવો, મદ્ય માંસાદિના ભક્ષણથી પતિત થઈ ગયેલા કુળનો ત્યાગ કરવો, તેમજ બ્રહ્મ હત્યાદિ પાપના અપવાદવાળા કુળનો ત્યાગ કરવો, પરસ્ત્રી સંગ આદિ દુરાચારી કુળનો પણ ત્યાગ કરવો, દાઢી મોછ આદિ પુરુષના લક્ષણરહિતની પોતાનાથી ઉંમરમાં નાની તેમજ સ્વભાવમાં સુશીલ કન્યાની સાથે જ દ્વિજાતિ પુરુષે વિવાહ કરવો. જે કન્યા સૌંદર્ય આદિક શુભ લક્ષણોવાળી હોય પરંતુ સ્વભાવે દુષ્ટ હોય અર્થાત પર પુરુષમાં આસક્તિ આદિક અનેક કુલક્ષણોમાં બધેથી આગળ હોય તો કુલક્ષણોમાં શિરોમણી જાણવી, અને જે કન્યા અતિ સૌંદર્યાદિ લક્ષણો ન ધરાવતી હોય છતાં જો પતિવ્રતા હોય તો તે સર્વ શુભ લક્ષણની સ્થાનરૂપ જાણવી. હે વિપ્ર, બ્રાહ્મણ, દૈવ, આર્ષ્ય, પ્રજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ આ આઠ પ્રકારના વિવાહ કહેલા છે. તેમાં વરરાજાને વિધિપૂર્વક બોલાવી અલંકૃત કરેલી પોતાની કન્યાનું દાન કરવું તે બ્રાહ્મણ વિવાહ કહેલા છે. યજ્ઞ કરાવતી વખતે યજ્ઞના ઋત્વિજને કન્યાનું દાન કરવું તે દૈવ વિવાહ કહેલા છે. વરરાજા પાસેથી બે ગાયો લઈ કન્યાદાન કરવું તે આર્ષવિવાહ કહેલો છે. બંને સહધર્મનું આચરણ કરજો એમ કહીને કરવામાં આવતું કન્યાદાન પ્રજાપત્ય વિવાહ કહેલા છે. દ્રવ્ય ગ્રહણ કરીને કન્યાદાન કરવું તે આસુર વિવાહ કહેલો છે. સ્ત્રી પુરુષને પરસ્પર પ્રેમ થઈ જતા પરણી જવું તે ગાંધર્વ વિવાહ કહેલો છે. યુદ્ધ કરી કન્યાનું હરણ કરી લઈ જઈ તેમની સાથે લગ્ન કરવા તે રાક્ષસ વિવાહ કહેલા છે. છેતરપિંડીથી કન્યાને ઉપાડી જઈ તેમની સાથે પરણવું તે પૈશાચ વિવાહ કહેલા છે. હે વિપ્ર, આ આઠ પ્રકારના વિવાહને મધ્યે પહેલા ચાર વિવાહ બ્રાહ્મણને માટે કહેલા છે, ત્યાર પછીના ત્રણ ઘણું કરીને ક્ષત્રિયો તથા વૈશ્યોને માટે કહેલા છે, અને છેલ્લો પિશાચ વિવાહ શૂદ્રને માટે કહેલો છે. વિવાહ કર્યા પછી દ્વિજાતિ પુરુષોએ સર્વે દેવતાઓની નિરંતર પ્રસન્નતા બની રહે તે માટે વૈવાહિક અગ્નિનો સ્વીકાર કરવો. જો વિવાહ સમયે આળસથી જો વૈવાહિક અગ્નિનું ચયન ન થયું હોય તો પિતાની સંપત્તિના વિભાગ કરતી વખતે પ્રયત્નપૂર્વક અગ્નિનો સ્વીકાર કરવો. જો મોટા ભાઈ, પત્ની અને વિવાહના અગ્નિરહિતનો હોય ત્યાં સુધી નાના ભાઈએ પત્ની અને અગ્નિનો સ્વીકાર કરવો નહીં. જો ગ્રહણ કરે તો તે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. આ બંને ભાઈઓની મધ્યે નાનો ભાઈ પરિવેત્તા અને મોટો પરિવેત્તી થયો કહેવાય, તેથી તે બંનેએ પણ પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. આ પ્રાયશ્ચિત્ત આગળ 54માં અધ્યાયમાં જણાવાશે. હે વિપ્ર, જો નાનો ભાઈ મોટા ભાઈની આજ્ઞા લઈને પત્ની અને અગ્નિનો સ્વીકાર કરે તો તેમાં કોઈ દોષ નથી. અથવા મોટો ભાઈ પૈસા કમાવવાની આસક્તિમાં પડ્યો હોય ને સમય ઉપર લગ્ન ન કરતો હોય, અથવા મહારોગથી ઘેરાયેલો હોય જેથી લગ્ન ન થઈ શકે તેમ હોય, અથવા વેદવિધિમાં વિશ્વાસ ન હોય ને તે નાસ્તિક હોય, તો નાના ભાઈને પત્ની અને અગ્નિનો સ્વીકાર કરવામાં દોષ નથી. ગૃહસ્થે પ્રતિદિન કરવા યોગ્ય વૈશ્વ દેવાદિક સ્મારત કર્મ અને રસોઈ પકાવવા રૂપ લૌકિક કર્મનું અનુષ્ઠાન વૈવાહિક અગ્નિમાં કરવું, અથવા પિતાના ધનના વિભાગ સમયે સ્વીકારેલા અગ્નિમાં કરવું. શ્રુતિએ કહેલા અગ્નિહોત્રાદિક કર્મનું અનુષ્ઠાન આવાહનીય અગ્નિમાં કરવું. જો ઘરમાં અગ્નિનું રક્ષણ થઈ શકે તેવી વ્યવસ્થા ન હોય, અથવા ગરીબીને કારણે વૈવાહિક અગ્નિનો સંગ્રહ થઈ શક્યો ન હોય તેવા દ્વિજાતિ પુરુષે પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યાની સમાપ્તિ પછી હોમનું અનુષ્ઠાન ન કરી શકાતા જલાંજલિ અર્પણ કરવી. તેમાં પ્રાતઃ સંધ્યા પછી દિવસે સૂર્ય પ્રજાપતિભ્યામ નમઃ એમ બોલીને જલાંજલિ અર્પણ કરવી, અને સાયંકાળે સૂર્યના સ્થાને અગ્નિનો ઉચ્ચાર કરી અગ્નિ પ્રજાપતિભ્યામ નમઃ એમ બોલી જલાંજલિ અર્પણ કરવી. હે વિપ્ર, દ્વિજાતિ પુરુષ ભગવાનની બાંધેલી મર્યાદાનું પાલન કરતા કરતા પોતાની પત્ની સાથે પણ અંગ સંબંધમાં કામે કરીને ઈચ્છાનુસાર આચરણ ક્યારેય પણ ન કરે, પરંતુ શાસ્ત્રોક્ત મર્યાદામાં રહીને જ પોતાની સ્ત્રીનો સંગ કરે. ગૃહસ્થ પુરુષોને ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીનો સંગ કરવાનું વિધાન છે. તે ઋતુકાળ કોને કહેવાય કે પોતાની સ્ત્રીને જે દિવસે રજસ્વલા ધર્મ પ્રાપ્ત થાય તે દિવસથી 16 રાત્રિ સુધી ઋતુકાળ મનાયેલો છે. આ 16 રાત્રિઓમાં પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાવાળા ગૃહસ્થને સ્ત્રી સંગમાં યુગ્મ સંખ્યા અર્થાત સમાન સંખ્યાવાળી રાત્રિ યોગ્ય કહેલી છે, અને કન્યા પ્રાપ્તિની ઈચ્છાવાળા ગૃહસ્થને સ્ત્રી સંગમાં અયુગ્મ સંખ્યાવાળી રાત્રિ યોગ્ય કહેલી છે. તે યુગ્મ અને અયુગ્મ રાત્રિઓમાં પણ આગળ આગળની રાત્રિ શ્રેષ્ઠ કહેલી છે. હે વિપ્ર, 16 રાત્રિનો જે ઋતુકાળ કહ્યો તેમાં પણ પ્રયત્નપૂર્વક છોડી દેવા યોગ્ય તિથિઓ અને રાત્રિઓ છે તે તમને કહું છું. પહેલી 4 રાત્રિ સ્ત્રીસંગમાં છોડી દેવી, અને દિવસે તો ક્યારેય પણ સ્ત્રીસંગ ન કરવો. તેવી જ રીતે ઋતુકાળમાં પણ પોતાના પિતૃઓના શ્રાદ્ધના દિવસો હોય તેની પૂર્વરાત્રિ અને શ્રાદ્ધના દિવસની રાત્રિ, તેમજ સર્વે અમાવાસ્યા અને પૂર્ણિમાની રાત્રિઓ, એકાદશીએ સહિત આગળની દશમની રાત્રિ અને પાછળની 12મી રાત્રિ, સૂર્યની સંક્રાંતિ તથા વ્રતના દિવસોની રાત્રિઓ સ્ત્રીસંગ માટે નિષેધ કરેલી છે. જે ગૃહસ્થ સ્ત્રીસંગ માટે નિષેધ કરેલી આ ઉપરોક્ત રાત્રિઓમાં પોતાની પત્નીનો પણ સંગ કરે છે તે પુરુષ મરીને બિલાડો અને કૂતરો થાય છે. હે વિપ્ર, ગૃહસ્થ પુરુષોએ સર્વે પ્રકારના ઉપાયોથી પોતાની પત્નીનું રક્ષણ કરવું, અન્ન, વસ્ત્ર અને આભૂષણોથી હંમેશા તેને સત્કારવી અર્થાત રાજી રાખવી. સ્ત્રીઓને તેમના વિવાહ પહેલાં તેમના પિતાએ ધર્મ મર્યાદામાં રખાવવારૂપ રક્ષા કરવી. પરણ્યા પછી યુવાનીમાં તેમના પતિએ તેમની રક્ષા કરવી અને વૃદ્ધાવસ્થામાં તેમના પુત્રોએ રક્ષા કરવી. સ્ત્રીએ સ્વતંત્ર ક્યારેય ન રહેવું. મોટા કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી પણ જો સ્વતંત્ર વર્તવા લાગે છે તો નક્કી તેનું પોતાના ધર્મ થકી પતન થાય છે. કારણ કે પ્રજાપતિ બ્રહ્માજીએ તેમની ઉત્પત્તિ જ એવી કરી છે કે સ્ત્રી સ્વતંત્ર વર્તી શકે નહીં, અને જો વર્તે તો કોઈને કોઈ નરાધમના હાથે ભ્રષ્ટ થાય છે. સર્વે વર્ણના જનોએ પરસ્ત્રીનો સંગ તો ક્યારેય પણ ન કરવો. જો પરદારાનો સંગ થઈ જાય તો અતિશય શ્રદ્ધાથી કરેલા યજ્ઞ યાગાદિક ઇષ્ટાપૂર્ત કર્મજન્ય પુણ્યો તત્કાળ નાશ પામી જાય છે અને આયુષ્યનો પણ નાશ થાય છે. આયુષ્ય, તપ, કીર્તિ, તેજ, યશ, પ્રભાવાદિકનો અને દ્રવ્યાદિ સંપત્તિનો પણ વિનાશ થઈ જાય છે. આ લોકમાં પુરુષને પરસ્ત્રીનું સેવન જેવું આયુષ્યનો નાશ કરે છે તેવું બીજું કોઈ પણ પાપ આયુષ્યનો વિનાશ કરતું નથી. પરસ્ત્રીના સંગી પુરુષની કોઈ પણ યોનિમાં ટૂંકી આયુષ્ય થઈ જાય છે. જે પુરુષો કામભાવે દૂષિત મનથી પરસ્ત્રીઓને જુએ છે તે પુરુષો પૃથ્વી પર જન્મથી રોગી જન્મે છે, અને જે જે યોનિમાં જન્મે ત્યાં જન્મતા વેત જ મહારોગથી ઘેરાય છે એ નક્કી વાત છે. વળી જે મૂર્ખ પુરુષો પરસ્ત્રીના શરીર ઉપર કામભાવથી દૂષિત દ્રષ્ટિ જોડે છે તે પુરુષો તેવા દુષ્ટ સ્વભાવના કારણે જન્મથી અંધ થાય છે. જે પુરુષો પરસ્ત્રીને બંધક બનાવીને એકાંત સ્થળે ઉપાડી લઈ જઈ ઉપભોગ કરે છે, અને જે પોતાના વશમાં ન આવતી સ્ત્રીનો દ્વેષ કરે છે અને પરસ્ત્રીઓના વૃંદમાં વિહાર કરવાના સ્વભાવવાળા છે, જે પરસ્ત્રીઓને પર પુરુષ સાથે સંબંધ જોડવા ઉશ્કેરે છે, જે પોતાની કે પોતાના સંબંધીની સ્ત્રીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવી પ્રાપ્ત થયેલા ધનને ભોગવે છે, જે સ્ત્રીઓને દેવતા તરીકે પૂજામાં સ્થાપન કરી તેના ઉપભોગમાં પ્રસક્ત થાય છે, જે પુરુષો પરસ્ત્રીને ઉપરથી નિયમો બતાવી સ્ત્રીધર્મોને સ્પષ્ટ નહીં સમજાવી પોતાને વશ થાય તેવા ભાવ સાથે ઉપદેશ કરી ભોગવે છે, જે સ્ત્રીની સમાન વેશ ધારણ કરી પરસ્ત્રીઓને છેતરી તેનો ઉપભોગ કરે છે, જે પરસ્ત્રીઓને ભોગવવા તેમના પર બળાત્કાર કરે છે, જે ઉપભોગની સિદ્ધિ માટે સ્ત્રીના ભાવોને ભજવે છે, જે પરાંગનાઓની કથામાં લુપ્ત થાય છે, જે પરસ્ત્રીઓને ભોગવવા તેઓને કોઈના કોઈ બહાને લોભાવે છે, તે સર્વે કામી પુરુષો સ્ત્રીના શરીરમાં જેટલા રૂવાડા છે તેટલા વર્ષોના હજારો વર્ષો પર્યંત અર્થાત એક રોમના 1000 વર્ષ પર્યંત નરકમાં પડે છે. હે વિપ્ર, તે કામી પુરુષોને નરકમાં કૃમિઓ ખાય છે, તેમ છતાં કર્મવશપણાથી મૃત્યુ નહીં પામતા તે કામી પુરુષોને નરકના કુંડમાં તપાવેલા તેલમાં રાંધવામાં આવે છે, તેમ છતાં મૃત્યુ નહીં પામતા પાપીઓને અગ્નિમાં અર્ધા બાળીને ખારા જળવાળી નદીમાં ફેંકવામાં આવે છે. વળી મૂઢ આવા દુરાચારી પુરુષો ગર્દભ આદિ પશુજાતિમાં મૈથુન કરવા જે પ્રસક્ત હોય છે, તથા દુષ્ટબુદ્ધિવાળા દુરાચારી પુરુષો જે બીજા પુરુષો સાથે મૈથુનમાં આસક્ત હોય છે તે સર્વે આ લોકમાં જ નપુંસકતા પામે છે. હે વિપ્ર, કોઈ પણ ગૃહસ્થાશ્રમી પુરુષે પોતાના સમીપ સંબંધવાળી વિધવા સ્ત્રી વિના અન્ય વિધવા નારીઓનો આપતકાળ પડ્યા વિના સ્પર્શ કરવો નહીં, અને વિચક્ષણ ગૃહસ્થ પુરુષે તો પોતાની માતા, બહેન અને દીકરીની સાથે પણ એકાંત સ્થળમાં રહેવું નહીં. એકાંત વિના જાહેરમાં પણ તેઓની સાથે જેટલો જરૂરી વ્યવહાર હોય તેટલો જ કરવો, પરંતુ કોઈ બહાનાથી સાહચર્ય રાખવું નહીં. હે વિપ્ર, આ લોકમાં મનુષ્યોને સ્ત્રીઓનો પ્રસંગ અને સ્ત્રૈણ પુરુષનો પ્રસંગ પણ બંધનનો હેતુ છે. તેથી વિવેકી ગૃહસ્થ પુરુષોએ પણ આવા બંને પ્રકારના પ્રસંગો છોડી દેવા અને ભગવાનના વહાલા સંતોમાં આસક્ત થવું તેનો પ્રસંગ કરવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મોનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ ગૃહસ્થના વિવાહ સંબંધી ધર્મોનું નિરૂપણ કર્યું એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો.